वाल्मीकि रामायण किष्किंधा कांड 50मो सर्ग। भूख्या तरस्या वानरोए एक गुफा में घुसीने त्यां दिव्य वृक्ष, दिव्य सरोवर, दिव्य भवन तथा एक वृद्धा तपस्वीने जोवी अने हनुमानजीए एने एनो परिचय पूछो। हनुमानजी तार अने अंगद साथे मळीने विंध्यगिरीनी गुफाओ अने गीच जंगलोमां सीताजीने शोधवा लाग्या। એમણે સિંહ અને વાઘોથી ભરેલી ગુફાઓ તથા એની આસપાસની ભૂમિને શોધી નાખી। ગિરિરાજ વિંધ્ય પર જે મોટા મોટા ઝરણા અને દુર્ગમ સ્થાન હતા ત્યાં પણ શોધ કરી। ફરતા ફરતા એ ત્રણેય વાનરો એ પર્વતના નૈઋત્ય ખૂણાના શિખર પર જઈ પહોંચ્યા। ત્યાં રહેતા એમનો એ સમય જે સુગ્રીવે નક્કી કર્યો હતો વીતી ગયો। ગુફાઓ અને જંગલોથી ભરેલા એ મહાન પ્રદેશમાં સીતાની શોધનું કામ બહુ કપરું હતું, છતાં પણ ત્યાં વાયુપુત્ર હનુમાન આખા પર્વતની શોધખોળ કરવા લાગ્યા। પછી અલગ અલગ એકબીજાથી થોડે દૂર રહીને ગજ, ગવાક્ષ, ગવઈ, શરભ, ગંધમાદન, મેંદ, દ્રિવિદ, હનુમાન, જામવન, યુવરાજ અંગદ તથા વનવાસી વાનર તાર આ બધા દક્ષિણના દેશોમાં જે પર્વતમાળાઓથી ઘેરાયેલા હતા સીતાની શોધ કરવા લાગ્યા। શોધતા શોધતા એમને ત્યાં એક ગુફા જોવા મળી જેનું દ્વાર બંધ ન હતું। એમાં પ્રવેશવું બહુ કપરું હતું। એ ગુફા વૃક્ષબિલ નામે વિખ્યાત હતી અને એક દાનવ એની રક્ષા કરતો હતો। વાનરોને ભૂખ તરસ સતાવી રહી હતી, તેઓ બહુ થાકી ગયા હતા અને પાણી પીવા ઈચ્છતા હતા, તેથી લતા અને વૃક્ષોથી આચ્છાદિત વિશાળ ગુફા તરફ તેઓ જોવા લાગ્યા। દરમિયાન એની અંદરથી કોંચ, હંસ, સારસ અને જળથી ભીંજાયેલા ચક્રવાક પક્ષીઓ, જેમના શરીર કમળોના પરાગથી રક્તવર્ણના થઈ ગયા હતા, બહાર નીકળ્યા। ત્યારે સુગંધિત અને દુર્લભ્ય, ઓળંગી ન શકાય એવી ગુફાની પાસે જતા એ બધા શ્રેષ્ઠ વાનરોનું મન આશ્ચર્યચકિત થઈ ગયું। એ ગુફામાં એમને જળ હોવાની શંકા થઈ। એ મહાબળવાન અને તેજસ્વી વાનરો ખૂબ પ્રસન્ન થઈને એ ગુફાની પાસે આવ્યા, જે વિવિધ પ્રકારના જીવોથી ભરેલી તથા દૈત્યરાજોના નિવાસસ્થાન પાતાળ જેવી ભયંકર પ્રતીત થતી હતી। એ એટલી ભયાનક હતી કે એની સામે જોવું પણ મુશ્કેલ લાગતું હતું। એની અંદર જવું બધી રીતે કષ્ટસાધ્ય હતું। તે સમયે પર્વતના શિખર જેવા દેખાતા પવનપુત્ર હનુમાનજીએ, જેઓ દુર્ગમ વનના જાણકાર હતા, એ ઘોર વાનરોને કહ્યું, બંધુઓ, દક્ષિણ દિશાના પ્રદેશો મોટાભાગે પર્વતમાળાઓથી ઘેરાયેલા છે। એમાં મિથિલેશ કુમારી સીતાને શોધતા શોધતા આપણે બહુ થાકી ગયા, પરંતુ ક્યાંય આપણને એમના દર્શન ન થયા। સામે દેખાતી આ ગુફામાંથી હંસ, કોંચ, સારસ અને પાણીથી ભીંજાયેલા ચક્રવાક બધી બાજુ નીકળી રહ્યા છે, તેથી ખરેખર આમાં પાણીનો કૂવો અથવા કોઈ જળાશય હોવું જોઈએ। તેથી જ આ ગુફાના દ્વાર પરના વૃક્ષો લીલાછમ છે। હનુમાનજી નામ કહેવાથી એ બધા વાનરો અંધકારથી ભરપૂર ગુફામાં, જ્યાં ચંદ્રમા અને સૂર્યના કિરણો પણ પહોંચી શકતા ન હતા, ઘૂસી ગયા। અંદર જઈને એમણે જોયું, એ ગુફા રૂવાખડા કરી દેનારી હતી। એ ગુફામાંથી નીકળેલી રહેલા સિંહ, હરણાઓ અને પક્ષીઓને જોઈને એ શ્રેષ્ઠ વાનરો અંધકારથી ઢકાયેલી એ ગુફામાં પ્રવેશ કરવા લાગ્યા। એમની દ્રષ્ટિ ક્યાંય અટકતી ન હતી, એમનું તેજ અને પરાક્રમ પણ ક્ષીણ થતું ન હતું। એમની ગતિ વાયુ જેવી હતી, અંધકારમાં પણ એમની દ્રષ્ટિ કામ કરી રહી હતી। એ શ્રેષ્ઠ વાનરો એ ગુફામાં વેગપૂર્વક ઘૂસી ગયા। અંદર જઈને એમણે જોયું, એ સ્થાન બહુ જ ઉત્તમ અને પ્રકાશમાન અને મનોહર હતું। વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરેલી એ ભયંકર ગુફામાં તેઓ એક યોજન સુધી એકબીજાને પકડીને ગયા. તરસથી એમનું ભાન જાણે જતું રહેતું હતું. તેઓ જળ પીવા માટે ઉત્સુક થઈને ગભરાઈ ગયા હતા અને અમુક સમય સુધી આળસ વિહોણા થઈને એ ગુફામાં નિરંતર આગળ વધતા ગયા. એ વાનરવીરો જ્યારે દુર્બળ ખિન્ન વદન અને થાકીને જીવનથી નિરાશ થઈ ગયા ત્યારે એમને ત્યાં પ્રકાશ દેખાયો. ત્યાર પછી એ અંધકારમાંથી પ્રકાશપૂર્ણ સ્થાને આવીને સૌમ્ય વાનરોએ ત્યાં અંધકાર રહિત વન જોયું. ત્યાંના બધા વૃક્ષો સુવર્ણમય હતા અને એ બધામાંથી અગ્નિ જેવી પ્રભા નીકળી રહી હતી. સાલ, તાડ, તમાલ, નાગકેસર, અશોક, ધવ, ચંપો, નાગવૃક્ષ અને કરેણ આ બધા વૃક્ષો ફૂલોથી ભરચક હતા. વિચિત્ર સુવર્ણમય ગુચ્છ અને લાલ લાલ પલ્લવ જાણે એ વૃક્ષોના મુગુટ હતા. એમનામાં વેલો લપેટાયેલી હતી તથા એ પોતાના ફળરૂપી સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત હતા. એ જોવામાં પ્રાતઃકાળના સૂર્ય જેવા લાગતા હતા. એમની નીચે વેદુરી મણીની વેદી બનેલી હતી. એ સુવર્ણમય વૃક્ષો પોતાના તેજસ્વી સ્વરૂપથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યાં નીલ વેદુરીમણી જેવી કાંતિ ધરાવતી પદ્મલતાઓ દેખાતી હતી જે પક્ષીઓથી આવૃત હતી. અનેક એવા સરોવરો પણ જોવામાં આવ્યા જે બાળ સૂર્ય જેવી આભા ધરાવતા વિશાળ કાંચન વૃક્ષોથી ઘેરાયેલા હતા. એમની અંદર સોનેરી રંગના મોટા મોટા મત્સ્ય શોભતા હતા. એ સરોવર સુવર્ણમય કમળોથી સુશોભિત તથા સ્વચ્છ જળથી પરિપૂર્ણ હતું. વાનરોએ ત્યાં બધી બાજુ સોના ચાંદીના બનેલા ઘણા બધા શ્રેષ્ઠ ભવન જોયા જેમની બારીઓ મોતીની જાળીઓથી ઢંકાયેલી હતી. એ ભવનોમાં સોનાના આગળ આગળા ભીડાવેલા હતા. સોના ચાંદીના જ ઘર પણ હતા. કોઈ ઘર સોનાના બનેલા હતા તો કોઈ ચાંદીના. બીજા કેટલાક ઘરો પાર્થિવ વસ્તુઓથી ઈંટો, પથ્થરો અને લાકડા વગેરેથી બનાવેલા હતા. એમાં વેદુરીય મણીઓ પણ જડેલા હતા. ત્યાંના વૃક્ષોમાં ફળ ફૂલ ઉગેલા હતા. એ વૃક્ષો પરવાળા અને મણીઓની જેમ ચમકતા હતા. એમના પર સોનેરી રંગના ભમરા ગુંજી રહ્યા હતા. ત્યાંના ઘરોમાં બધે મધ સંગ્રહાયેલું હતું. મણી અને સોનાથી જડેલા અદ્ભુત પલંગ તથા આસન બધે સજાવીને મૂકેલા હતા જે અનેક પ્રકારના અને વિશાળ હતા. વાનરોએ એ બધું પણ જોયું. ત્યાં સોના, ચાંદી અને કાંસાના વાસણોના ઢગલા રાખેલા હતા. અગરું અને દિવ્ય ચંદનના પણ ઢગ હતા. પવિત્ર ભોજનની સામગ્રી તથા ફળ ફૂલ પણ વિદ્યમાન હતા. બહુમૂલ્ય સવારીઓ એટલે કે વાહનો, સરસ મધ, અતિ કિંમતી દિવ્ય વસ્ત્રોના ઢગલા, અદ્ભુત કામળાઓ અને ગાલીચાઓના ઢગલા તથા મૃગચર્મના જથ્થા જ્યાં ત્યાં રાખવામાં આવ્યા હતા. એ બધા જ અગ્નિની જેમ પ્રભાથી પ્રકાશી રહ્યા હતા. વાનરોએ ત્યાં ચળકતા સોનાના ઢગલા પણ જોયા. એ ગુફામાં જ્યાં ત્યાં શોધ કરી રહેલા એ મહાતેજસ્વી સુરવીર વાનરોએ થોડેક દૂર એક સ્ત્રીને પણ જોઈ જે વલ્કલ અને કાળું મૃગચર્મ પહેરીને નિયમિત આહાર કરીને તપસ્યા કરતી હતી અને પોતાના તેજથી દીપી રહી હતી. વાનરોએ એને બહુ ધ્યાનથી જોઈ અને આશ્ચર્યચકિત થઈને ચારે બાજુ ઊભા રહ્યા. એ સમયે હનુમાનજીએ એમને પૂછ્યું, દેવી તમે કોણ છો અને આ કોની ગુફા છે? પર્વત જેવા વિશાળકાય હનુમાનજીએ હાથ જોડીને એ વૃદ્ધા તપસ્વીને પ્રણામ કર્યા અને પૂછ્યું, દેવી તમે કોણ છો? આ ગુફા, આ ભવન તથા રત્ન કોના છે તે મને જણાવો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 50મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.